કઈ નહીં કોઈ પણ માણસ સાયન્ટિસ્ટ પણ એવી ઈચ્છા જતી નથી. મેં એને કહ્યું કે તારો વ્યવહાર નથી કહ્યું. શું કહ્યું? વ્યવહાર ની સમજ વગર નું જાગૃતિ ખોટી. શું કહ્યું? વ્યવહાર ની સમજ, વ્યવહાર નું સંસાર જોડે રહેવાનું. કોમન સેન્સ કરી જોઈએ. જાગૃતિ નું શું કરશો? એનું બધું એની સેવા એવી કરી કે તમે તો 6-7 વર્ષથી જે કંઈ કર્યો હતો, લપલપ કરતો હતો અને સેવા બહુ કરતો હતો. અને આડત્રી દાડા જાત્રા કરતો, આડત્રી દાડા પગના તેલ જ ટુકડા કરતો હતો. બસ એ બધું એટલું બધું લાઈફ થઈ ગયું છે કે નવી જ જાતની લાઈફ થઈ, ઓર જ જાતની લાઈફ. હવે એ એક્સેસ થઈ ગયું, એ લાઈટે એટલી જરૂરી, લાઈટ એનું પ્રમાણ એક્સેસ થઈ ગયું. અને આ જોઈએ વ્યવહાર, જોઈએ વ્યવહાર એ પ્રમાણ થઈ ગયું, એ પ્રમાણ થઈ ગયું. એટલે સમજાવી દીધો કે બોલ બોલ ના કરી શકી જાય, ઊંધો નાખી દઉં કાળો. કોમન સેન્સ, સેન્સ છે નહીં, કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ એવી પોતાની એ જોઈએ. શું હોય છે? દરેક જાતે એક તાળું ઉગડવું જોઈએ ગમે તેમ થશે. વચ્ચે ગયેલા તાળા ઉગડો, કાર્ડ ચડેલા શું ગણવા જોઈએ? બાજુ ઉઘડા જોઈએ ના ઉઘડા જોઈએ? તમે ચાલે કઈ એવું નથી. આવે જોડે જોડે બધું જીવતો જાય, શીખતો જાય. શું કહ્યું? જાગૃતિ તો છે, જાગૃતિ વધારે પડતી નહીં પામે. અમુક આટલે હદની જાગૃતિ આવ્યા પછી વ્યવહાર ને એનું બધું હિસાબ હોય ચાલે. પછી કેવળ જ્ઞાન થોડું ઓટોમેટિક થાય. એ મર્યાદા કેવી રીતે ખરો? વધારે પડતી જાગૃતિ એ મર્યાદા કેવી રીતે ખબર પડે? લાઈન ઓફ ડિમાર્કેશન આ વધારે પડતી જાગૃતિ, વધારે પડતી જાગૃતિ છે લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી તમે નોર્મલ જે આપણે કહ્યું ને વધારે પડતી જાગૃતિ નહીં કામની, તો એ કે છે કે કેવી રીતના ખબર પડે કે આવ્યા વધારે પડતી જાગૃતિ થઈ ગઈ? સંસારમાં એડજસ્ટમેન્ટ ના થાય ને, ઘણા એડજસ્ટમેન્ટ જાગૃતિ નથી હોતી તો ઘણા એડજસ્ટમેન્ટ થાય. જાગૃતિ નથી હોતી તો ઘણા એડજસ્ટમેન્ટ થાય સંસારમાં. એટલી બધી સારી જાગૃતિ ઉત્પન્ન થઈ છે કે પુરુષો સ્ત્રીઓ નાગે દેખાય છે. અને બીજો મારી મારફત બીજા વિઝનથી અને અંદર શરીરમાં કાપેલા એ બધો ભાગ દેખાય છે. કલ્પના એવી થાય બધા આવું છે એવી કલ્પના થાય. ના ના, વિઝન કહેવાય, વિઝન ખુલ્લું થઈ ગયું કહેવાય. એવી થોડું સહાય એવું જાગૃતિ એકલાથી ચાલે નહીં. જાગૃતિ જોડે બધું બહુ ચીજો જોઈએ, એક બે ચીજ ના જોઈએ જાગૃતિ જોડે. તો જુઓ સમુદ્ર જેવી ગંભીરતા છે. શું કહ્યું? સમુદ્ર જેવી ગંભીરતા, કઈ તલાવ જેવી નહી, આ હિમાલય જેવી સ્થિરતા જેવી. લોક મારું કાબુ કરતા કરતા આવે તો ત્યાં આગળ સ્થિરતા જોશે. સમુદ્ર જેવી ગંભીરતા, હિમાલય જેવી સ્થિરતા જોશે. પછી શું કહ્યું છે આપડે? સૂર્ય જેવો પ્રતાપ. હા, સૂર્ય જેવો પ્રકાશ, પ્રતાપ. પ્રકાશ નહી પ્રતાપ, અને ચંદ્ર જેવી સૌમ્યતા જોઈ. આ ચાર ગુણો મોટા હોય તો ત્યાં જ્ઞાની કહેવા માટે લાયક પ્રદર્શન થાય. ચાર ગુણ મોટા હોય જોડે જોડે તો એની પાસે એવરીવેર એડજસ્ટેબલ એવી સારી કોમન સેન્સ થઈ ગયું. અને ચાર ગુણ મોટા ના હોય તો વખતે આવે તો લફડા આવે અને ભાઈ અત્યારે માર છે અને બાપો ચડકા જોવે કરે. કર્યા કઈક થઈ જાય ઉત્પન્ન થયું તો કામ નથી લાઈટ થયો કામ નાખી એટલું નહીં લાગે. જે સાથે બધું સાથે ચાલી હોત ને તો બહુ સારું લાભ આવે. ધીમે ધીમે ધીમે બધું હાથે બધા વિષયો આવી ગયા ને હવે એક વિષય ને એક્ઝેમ્પશન મળી ગયું. ટીકા જોઈએ કે ના જોઈએ બાબુજી? કેવી હિમાલય જે ટીકા જોઈએ ઉપર બોમ્બ પડતા હોય ટીકા જોઈએ? હા ટીકા જોઈએ. ટીકા વગર ચાલે ને? ઉપર બોમ્બ પડતા હોય ને. નહીં તો આ તો હિન્દુસ્તાનના હિન્દુસ્તાનના જાત જાતના મોડો શું થાય? અરે હું અંધાઈ ગયો અને પેલા ભેંસો પીને અંધાતો ને એનું મોણ છે અંધાઈ ગયો. ભેંસમાંનો ફેર શું છે તેમાં? શું આ બુદ્ધિવાદીઓ છે પેલા બુદ્ધિ વગરના છે? શું ફેર શું છે એમાં? પેલી ભેંસો અહંકાર નથી, અહંકારી છૂટતા વાંકા છે. શું કહ્યું? એટલે અંજાવાનું ના જોયું. કેવું અંજાય? શું રહ્યું જ્ઞાની તરીકે? શું જ્ઞાની છો? ગમે તેવું હોય ને માણસ છે અંદાજ જનારો છે કે નહીં? મેં હવાર અમને કહ્યું છે પણ અંદાજ જનારો પણ આવો વિવેક તો ચાલે ને. હું માનતો નથી કોઈ માનતો નથી. એક લાગે નમ્રતા તો જોઈએ ને. કેવું અંજાવામાં નમ્રતા હોય તો જ આ ગુણો ઉત્પન્ન થાય એવા. નહીં તો ગુણ ઉત્પન્ન જ ના થાય. નમ્રતા તો બધા કરતા વધારે હોય ત્યારે આ ગુણો ઉત્પન્ન થાય. નમ્રતા તો કેવી હોય? નમ્રતા એ જોઈને અજાય ખુશ થઈ જાય. કેવી હોય એ નમ્રતા જોઈને ખુશ થઈ જાય? કેવી આ નમ્રતા? માણસ નમ્રતા હતી એ નમ્રતા કોમ નથી. પોતાની જાત ને એ બધાને મોટા માણસ કેવું? પણ અંજાય નહી કોઈ નથી. અંજાવું તમે સમજી ગયા? શું થાય? બઉ રહેવાના માન આપીએ. ગુરાજી આવે ને તો અમે ઉભા થઈ ગયો બધા. તો પણ અમે અંજાઈએ ને અંજાઈએ. શું કહ્યું? અંજાઈએ કારણ કે ઝાડે ફરવા ના નાળા. શું કહ્યું? સવાર બહુ બી ગતા એ કરે છે કે ચમત્કાર ગુલાબ થયો હોય કે જીવ શું ચમત્કાર કરે છે? મંડલેશ્વર આવ્યા છે ને દાદા કાંઠે ભગવાન થઈ શકે માણસ જગત થી કરી ભગવાન થઈ શકે દેવ લોકો થઈ શકતા નથી એ તો મનુષ્ય પણ તો બાકી ચમત્કાર ચમત્કાર તો આ પેલા 2 લાખ રૂપિયા ઇનામ કાઢ્યું છે ને કોઈ બાપો ઉભો થતો નથી સામાન્ય માણસ માં જે શક્તિ કરવાની ના હોય પેલા વધારે હોય એટલે લોકો ચમત્કાર નથી કરી વકીલો ડોક્ટર બધા ડોક્ટરો એમાં ચમત્કાર ના ગણાય બીજું તો કયો ચમત્કાર એને જ લોકો ચમત્કાર આપડી જે ભાષામાં લોકો સમજતા એની જ ચમત્કાર ની વાત છે ચમત્કાર એટલે કે ગુણન પણ એના આજુબાજુ ચલા ચલા કરે અને અમે બધાને ભટકા ભટકા કર્યા કરે પણ આપડી બુદ્ધિ કેમ ના કે હું આ વહેલે ફરીથી શું દોડવાનો છે શું કહ્યું જુલા બાપી બેઠા બેસી જાય એ કઈ ડેવલોપ છે દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે આપડે નથી જાણતા એટલે ચમત્કાર જ લાગે રંથળદાસી મહારાજ પેલો વરસાદ પડ્યો તો આપણને બંધ થઈ ગયા એટલા ભાગમાં બંધ થઈ ગયો પેલા તો ધક્કો માર્યો હતો મેં માર્યો નતો એમને જ ધક્કો પડ્યો હતો 15 વર્ષનો રોગ મટી ગયો આખા ગામમાં કઈ કઈ વર્યા તો મારે તો બધા આવવા મળ્યા તમે એક ધક્કો માર્યો કે આવું થયું મને આ પેટમાં વર્ગાડું મારે એ થવું નથી ખરેખર કિંમત નથી માણસ કરી શકે જ નહીં ચમત્કાર આ બધા મૂર્ખા માણસો ને ફસાયા છે એ ચમત્કાર પોલીસ છે શું કહ્યું ચમત્કાર કેમ કરી થઈ શકે માણસ કાગળ હોય છે ને એની કઢાઈમાં બધા તળિયાલું એ એક્સિડન્ટ માનવામાં આવે રીતે સૌથી હગાઈ માનવામાં આવે હવે જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી અને એમ જ લાગે બહુ મોટું એમ કર્યું ચમત્કાર એટલે બીજા લોકો કરતા એનો વધારે વિદ્યા કે વધારે પાવર એ જ છે ને ચમત્કાર એટલે બીજું કઈ કઈ ના થવાનું પેસેન્જર માટે તમે તો પેસેન્જર છો પેસેન્જર થઈ ગયા દાદા પેસેન્જર જે દર્શન કરે એને આ લોકો કરે તો આમાં શું ફેરફાર થાય અમે કઈ આવરણ આવે કે કઈક બીજું કઈ થાય આવરણ આવે શું આવરણ આવે કેવી જાતનું આવરણ આવે થોડું અજ્ઞાન જાગૃતિ આવી હોય તો ઓછી થઈ જાય એ પણ ઓછી ખોટ કેવાય દાદા એ ખોટ તો કેવાય ને મોટી ખોટ કેવાય ખોટ પણ નફો કોને ગણો એને ખોટ ગણો એને નફો ગણ્યો હોય તો કોચ કે નફો કોઈ હિસાબ બધો હોય તો કોચ કે તમારે એવું છે એ માતાજી ખોટા નથી આનંદભાઈ માતાજી ખોટા નથી એ મંડલેશ્વર ખોટા નથી બાહુભી કે છે કે જ્ઞાની હતા એમના દર્શન કરે એમાં શું આવરણ આવે જ્ઞાની જ્ઞાની પહોંચ્યો છે અજ્ઞાની નથી અજ્ઞાની નથી હજુ અજ્ઞાની લાવો ને તોય હું એને કહું એનામાં સમજી રીતે જાણતો અજ્ઞાની છે અજ્ઞાની નથી બર્યા જ્ઞાની ની વાત ક્યાં તો અજ્ઞાની આ તો જ્ઞાની તો નહીં પણ અજ્ઞાની હોત પણ સમજી રીતે કહો કે અજ્ઞાની ક્રાઇસ્ટ ને વધારે માનતા હતા હંમેશા જેટલું લાસ્ટ એટલું વધારે માનનારા આ બધો ભય કેટલા હોય? ઘેટાણ માટે ઘેટા બહુ હોય, શું ખુશી વસ્તુ તો બહુ સોરી. તમારા માટે જો તમે જ્ઞાની છો તો પાંજરા છે, આ બધા પાંજરા છે. અજ્ઞાને નથી બધું, આ તો કુદરતે એને પૂજા માટે આવા દીવા નદીઓ કરે છે કુદરત ની, તો લોકો માટે કામનું છે. લોક પ્રવાહ માટે લોક પ્રવાસ માટે અને તે દીવાદવાડી સ્વરૂપે પ્રકૃતિ રૂપે દર્શન કરવાનું, ત્યાંથી જ્ઞાન સ્વરૂપે દર્શન કરવાનું હોય ને. પ્રકૃતિ ઉદય ચડાવી અને લોકોને દર્શન કરવાની દીવાદવાડીઓ સ્થાપન કરે, બધું પ્રકૃતિનું જ વહન છે ને. આ તો બધું શું એમાં જ્ઞાની શું આપી આવે? જ્ઞાની શબ્દ લખવાનો કોઈ અજ્ઞાની થાય તો સારું. તમે એક અજ્ઞાની માણસ ફરી લાવો તો બહુ થઈ ગયું. અજ્ઞાની કોને કહેવાય? સંપૂર્ણ અજ્ઞાન ને જાણે. શું કહ્યું? તો અજ્ઞાની કહેવાય. આ અજ્ઞાની કયો છે? આ તો ના લાકડું ના કોલસો, અડધી ગયો લાકડું, અર્ધ દગધક, અર્ધ દગધ. શું કે? આ પેલી લાલચ તમારે એટલે તમે દયા કરેવા ને મારે પણ આ બધા આવે છે. બહાર ના લોકો લાલચુ આ લાલચ તો કામ નહીં, આ લાલચ તો કામ નહીં. આ તો લાલચ, આ તો વર્લ્ડ માં અજાયબી છે. આ તો તમારે ઘેર ભાઈ તમને સમજણ નથી. તમારી જોડે સમજણવાળો હોત ને. આ પેલો પહેલેદાર જ્ઞાન લીધું ને, જ્ઞાન આપણે સંભાતવારે જ્ઞાન લીધું, તે જ્ઞાન લઈને કાલે ને કાલે પંચાળ જ્ઞાન આપ્યું અને કાલે મૂર્તન ચેતનાયન કહી ગયા. એવી દાદાનો ઉકો મને પૂંજામાં મૂકવા આપ્યો, હું સોનાનો કહી મોકલી આપું તો. હવે એ પૂંજામાં શા માટે ઉકો મૂકતો? તમને તો મારો પગ આપવું તો પહેલે કાલે પગાર પહેણે મૂકી દો. એટલે તમને બધા નું ઓછું ને. એટલે તમે લાલચુ ના હોય, જાગૃત હોય, સમજણ હોય તો તું નહીં ભારે લઈને આવે છે કે આ એવડો મોટો હોય તો તમારે તો બે તું નહીં ભારે. માલસામાન ક્યાં કહે છે? આ માલસામાન લૂંટવાનું કહે છે, લૂંટતા નહીં. બીજું કે આ ખોદી રહે છે, આ ખોદી રહે છે, જવા દાવા મારવા વગર તમે મારો ત્યાં નો હતો ને વ્યવસ્થિત છે. શું કહ્યું? પણ તેમાં ખોટું કેવું સમજો ને. પાછું એને પાછું ચડાય ચડાય કરવાનું બીજું એનું કહ્યું. ફરી પાછું હું બાપુ એ ફરી બફી ગયું બફી ગયું તો એમ તો સમજ્યું કે હવે સારું ક્ષેત્ર. શું કહું? લૂંટાયા લૂંટાયા પણ દીખાણ કે આપણે માટે કામના નથી અને એને ઉઘાડવાના નથી. પાછા આપણે એને હેલ્પ કરવું જોઈએ, એને ઊંચું લોકોને મદદ જરૂર છે બધાને. આ માસ્તરો કાઢી નહીં લે ગમે ત્યાં નઠારા હોય ત્યાં કાઢી લે. સ્કૂલ શું થાય? છોકરો નું શું થાય? એવા એવા શા વાત છે? તમને બાળ મંદિર માં મજા આવે છે? બાળ મંદિર એ નહોય કર્યું. બાળ મંદિર તો કેવું હોય છે? બાળ મંદિર તો કેવું હોય? લડ્ડુ કે પૂજારી કેવું મંડળ નો ઉપરી. હવે એમાં મંડળેશ્વર આપડી પ્રજા આવું બધા તો જ્ઞાની ના થાય. અલૌકિક વસ્તુ છે, બીજું બાર લૌકિક વસ્તુઓ છે. લોકરૂપની વખતે તમને જવાની જેવું પડ્યું હોય ગયા આવતા એ તો વ્યવસ્થિત છે, એમ કબૂલ કરીએ છીએ. પણ વ્યવસ્થિત ફરી એવો છે, અખોબારી ના હોય તો ફરી પાછું આવું નવ જામે શું કરું તપાસી જુઓ બરોબર, બરોબર તપાસી ભાઈ લાલ કરી તો પણ ચેકો ભાઈ ના હોય તો ફરી ફરી આવવાનું તોફાન ના હોવા થાય, બીજો બીજા બે અવતાર વધારે બગડે નહીં બધા. આ બાબા જેવા થઈ જાઓ, આ બાબો લાલચ છે ને માટે આપણે કે લાલચ પણ ગયા તે તમે જાણતો વ્યવસ્થિત છે, પછી મને પૂછવું કે આને શું જવાનું કારણ જ્ઞાન થશે. લાલચ નો માલ કરેલો, એ લાલચ ને જગત પૂરી કર્યું. લાલ શું હોય તે જાય, આ દુનિયામાં છેતરાય કોણ લાલ, નહી તો ભગવાને છેતરી ના શકે જેને લાલચ ની શીખે. આ એક શબ્દ લખી રાખે ને શું કહ્યું, ભગવાને છેતરી ના શકે. ભગવાન પણ આગળ કાલા વાળા કરે તો લાલ શું ના દે, કેટલી લાલચ જે જતી બહુ જતી આપડે ભાવ હોય સાહેબે જવાના હતા, એ બી જવાના હતા, એ બી ત્યાં જવાના હતા. સંસાર ત્યાગ કરી બેઠા છે, છોકરા બેઠા છે. આટલા સંસ્કૃત ના વિડિયો નો અભ્યાસ કરે છોકરા લોકો બેઠે, આપડે જ્ઞાન આપીએ ત્યારે નમસ્કાર અમુક નહી કરવા રહ્યા. આ લોકો ને, આ લોકો ને શું સ્વાદ છે સંસાર. લોકોને કેદે ફાયદો નહીં થયો, પાંચ આનાય ફાયદો નથી થયો, બધા આખું વર્લ્ડ ચિંતામાં છે. એમને ચીપ્સ દેની કેવી રીતે ચાલે, એક કોઈ માણસ ચિંતા રહી થયો નથી. અભ્યાસ આરંભ કરવો થાય છે આપણે, એક કોઈ માણસ ચિંતા રહી થયો નથી. આ તો ખાઈ પીને માફ કરે છે બધા, સમજ પડે ને. તમે સુપર ફ્લુઅસ જાવ, ચિંતા કોઈ ની ગઈ નથી બાબુ ભાઈ. નિધિ દર્શન નું દીધી દર્શન કહો છો, હું કઈ નિધિ દર્શન કહો નહીં. શાસ્ત્ર ને એની પાસે જ્ઞાન હોય તો શાસ્ત્ર નું જ્ઞાન નથી. લોકો માટે સારું છે, તમારે કશું અવળું ના બોલવું પડશે. તો પછી હિન્દુસ્તાન માં એટલે લાયક જ નાખે, અવળું ના બોલશે, ના બોલવું પડશે. તે આધારે કુદરત ડ્રાઈવ કરી આપે છે શું, અને પ્રકૃતિ મુજબ ત્યાં શું છે, આ પુરુષ નું જ્યાં નથી. કુદરત જેમ થતી લે ત્યારે પ્રકૃતિ ઊંચી દેખાય, પુરુષ પૂજા પ્રકૃતિ ના ભમેડા છે બધા. અને તમે તો પુરુષ થયેલા માણસ છો, તો હોય નહીં માલ તો વ્યવસ્થિત ખાલી કરજો, પણ તો ચોકડી મારી નાખજો, ખોટું ના બોલશે. તેથી અહીંયા આપણે મારે લેવા જેવું વેપાર નથી, એટલું જ આપણે સમજાવવું છે ને. આ દુકાન માલ મારે કામ ના છે, તો ધ્યાન ધ્યાન હોતું કે અજ્ઞાન નથી. જો અજ્ઞાન સમજાતો તો બહુ થઈ ગયું, અજ્ઞાન તો જાણે તો બહુ થઈ ગયું. જ્ઞાન જાણવાની જરૂર નથી, શું કહ્યું, એનો હમો કિનારો જ જ્ઞાન છે. શું છે હમો કિનારો? અજ્ઞાન અજ્ઞાન ને જો અજ્ઞાન જાણ્યું હોત ને તો એ કલ્યાણ થઈ જાય. એટલો બધો મોહ ઉતરે નહીં અત્યારે અને એવું થાય નહીં. તો આપણે જ્ઞાન જાગૃતિ આપીએ તો ગાડું ચાલે. પણ તો તમારી થાય દીકરી સાથે બદલાલ લોકો એક્ઝેક્ટ દેખાય છે ઉભર દાડે. આવો નથી કે ચમત્કાર છે નહીં ચમત્કાર. આ શું છે હું જાણું છું. શું છે એ કહેવાય. પણ આને ચમત્કાર કેમ કહેવાય? તમે હું જાતે જ જાણતો ના હોય. હું પોતે જાણતો ના હોય. ચલો કેટલા લોકોને ચમત્કાર સપનામાં દાદા હોય છે અને જાત જાત આપી જાય છે. ત્યાં શું હું ગયો હતો તો આ કરો. આ શું છે હું જાણું છું. અને લોકોના હિતને માટે થઈ રહ્યું છે. શું મારી જે ઈચ્છા છે એ પ્રમાણે થઈ રહી. બાકી દાદા તો અહીં અહીં મુદ્ર ખાયા કરે કઈ કૈસા હોય મેં જોયા નથી. હા એટલું ખરું અમે સૂક્ષ્મ રૂપે બધે ભરીએ સૂક્ષ્મ રૂપે. પણ એ તો સ્થૂળ દેખે છે. એવું તમારે કશું બન્યું નથી. જય જે સ્થૂળ દેખે છે એવું નથી. સૂક્ષ્મ રૂપે અમે ભરીએ છીએ. અમુક અમુક બીજા ફોરેન બહુ જોયા છે. ટિકિટ ટિકિટ દેવાય નહીં. બાકી આ તો ત્યાં વાતો કરે છે એવું બધા ઘણા માણસે મને કહે છે. આ નિરુબેને ઘણા માણસે કહે શું અમારે એને ખોટું માનવું. ત્યાં ચમત્કાર માનો તો ના ચમત્કાર થતો છે. માણસ ચમત્કાર કેવી રીતે કરી શકે? હા હું જ્ઞાની છું છેલ્લા પદમાં બેઠેલો છું વર્લ્ડની અજાયબી છું છતાં પણ ચમત્કાર તો મને ખબર નથી ચમત્કાર થઈ શકે. શું બને છે હું જાણું છું કે બને છે ઘણા ચમત્કારો. પણ એમ જગતના લોકો કે હું નાખું એને ચમત્કાર. શું કહ્યું ચમત્કાર તો નવું સર્જન હોય. શું કહ્યું નવું સર્જન તો લોકોની ભાષા ચમત્કાર સમજવાનો. આપણે ચમત્કાર એટલે બીજી જુદી ભાષા. નવું સર્જન એને ચમત્કાર કહેવાય. આ આને ચમત્કાર કેમ કહેવાય? તો લોકો જે ભાષામાં ચમત્કાર સમજતા એ ભાષાની જ વાત હોય ને. લોક ના હોય તમારે ના હોય તમે લઈ લીધેલા માણસ એમ નથી કેતો. લોકો જેને ચમત્કાર કહે ને એ ભાષામાં ચમત્કાર ની વાત કરવાની. અમે ચમત્કાર નથી કહેતા પણ લોકો ચમત્કાર કહે. કઈ નાખજો ચમત્કાર. ચમત્કાર સર્જન નવું નવું સર્જન દેવો કરી શકે. પણ લોકો નવા સર્જન ચમત્કાર નથી કહેતા. આવું અનયુઝ્યુઅલ થાય એને ચમત્કાર કહેતા હોય. દેવો કરી શકે કારણ કે વૈક્રીધારી છે. ક્રિયા કરી શકે એમ છે. આપણે વેગ વિકલ કરી શકીએ. આપણે કશું જ બને એવું નથી. માણસ પરમાત્મા ભગવાન થઈ શકે છે એ ઓછું પદ છે. વધારે વધારે માણસ ની જહોજ લઈ હોય ભગવાન થઈ શકે. એટલે પુરુષ થઈ જાય છે. પુરુષ થાય એટલે પુરુષોત્તમ થયો. પુરુષોત્તમ થાય એટલે પછી બાકી જ ના રહે એવું કહેવાય. ચમત્કાર તો મને તો બધા એટલા બધા લોકો કહે છે. પણ હું આ જાણું શું છે હકીકત. લોકોના કલ્યાણ માટેનું આ બધું પાછળ ક્રિયા થઈ રહી છે. નહીં દો લોકોનો હાથ છે. શું છે બહુ વાત પૂરી નહીં કહેવાય. પણ દેવ લોકોના હાથથી એ બધું થઈ રહ્યું છે. શું મને કહું છું દાદા તો ગયા નથી. સપનામાં હું શું રીતે સપનું મારું આવે બે બે બેનો સપના એક બે જણ આવ્યો હતો. એક રાતમાં તો હાથ જણ હોય છે. તરત એ ક્યાં ક્યાં ફર્યા દાદા. એક નટુ બે ગ્રાન સપના નથી આવતું. દિવસે બી આવી દીધું સપનામાં આવી જવા છે. એ તો કહે મને દિવસે હું સુઈ જઉં તારે આવે છે દાદા. તારે આવે રાતે ના એક જ દાડા આવ્યું છે. હૃદય હું છું બહુ સુંદર ગુણો છે. હું તો ઓળખું છું ને હું કઈ અરે જો આયુષ બહાર નહીં મિત્ર હે નહીં અને શસ્ત્ર હે મિત્ર હે ખરો, બધું ઓળખી દો ને. બઉ સારી રીતે બઉ સારી રીતે તમે તમારી જાતને નથી ઓળખતા એટલે હું તમને ઓળખું. બોલો, તમે તમારી જાતને ઓળખી શકતા નથી એટલું હું તમને ઓળખું. જાતને ઓળખવું એ બહુ અઘરું કામ છે, એ તો લાગે છે. હું તો બધી સારી રીતે તમને ખબર પડી જાય ને, તારે ખબર પડી બહુ પાકા ચોક્કસ. તમારે તે જ અમથું સવારે હોય એમને અંબાઈ મળવું. શું કહ્યું? ઉતાવળ થાય તમે પૂછ્યું કે આવું કરું. ઉતાવળ થાય પેલું પૂછી નથી એ કે ના, કાલે કરજો. અહીં ચૂકે વર્ષી કાલે કરજો. બહુ ઉતાવળ કરતા તમે સમજી જાઓ. પ્રકૃતિ અને સ્ટેજ બની ગયું છે. આ બધા જગત ના માણસો દર્શન કરવા જોઈએ ના જોઈએ, જેમાં માસ્ટર હોય છે, કોલેજ ના છે, વડાપ્રધાન નથી, પરિસ્થિતિ હોય છે અને ક્લેશ ના થાય ઉપાધિ તો હોય, ઉપાધિ હોય મધ્યદે હોય પણ ક્લેશ ના થાય. શું કહ્યું? ધર્મ ક્લેશ ના થાય. અને ભગવાન ત્યાં સુધી રહે જ્યાં સુધી ધર્મ ક્લેશ ના હોય ત્યાં સુધી ભગવાન નો વાત થાય એને રસ કરે તો મજા આવે. જો ગંધ જો ગંધ જો નરી ગતનું પાણી કાગળ છે ત્યાંથી જયારે તેનો એ નથી તમે ગમે છે ને ત્યાંથી ઉપર હું જેટલા ઉઠી નાખ્યા વખતે ચિંતા મસ્તી થઈ ત્યાં વધે પ્રકૃતિ બાંધો અને ભોગવો પ્રકૃતિ બાંધો અને ભોગ ભોગવો શું કરો બરાબર ખરાબ બસ સારી બાજુ સારી બાજુ મળી ગઈ પેલા જે ખરાબ પ્રકૃતિ બતા હતા સારી બાજુ કટકબારી નહી કટકબારી તો અહંકાર વિદય થઈ ગયો સાહેબ અહંકાર વિદય કરવા માટે કેટલા હતા કરોડ અવતારે ના થાય રોજ બાર માં આવેલો જતા રહે ખાલી કડાપો અજંપો ગયો હોય ને તેને ભગવાન કડાપો અજંપો એટલે શું એટલે પાલા નોકર લઈને આવતો હોય ને બધા પડી ગયા છૂટી ગયા એટલે કઈ કડાપો અજંપો ના થાય રાતે પૂછે ખરી બધું તો આ ઘડિયાળ કોઈ પહેરવા નહીં તો આમ સુઈ ગયો તો પૂછ્યું બીજા પહેરાય નહીં કોઈ ના પહેરાય જાતનું તો ના કરાય તો કોઈ આવી તે ના પૂજો ના શું કર્યું આપણને પૂછે શું ગમ્યું તમને ખૂંચો નથી ઘડિયાળ ખૂંચો નથી મોર છે બધા શું છે મોર અમે જેમાં ડાબડા ગાળવાનો મોર છે ને એ ડાબડો જો પોન્ટ ગુનાનો કહીએ ને બીજી બીજી ડાયબર તારે થાકે તારે કઈક મોર તો થાય તમને રજાનો બોલ છે